આપણે પરિણામ દેખાય છે એના માટે કયું ડોક્ટર? તારી કઈ છે? 18/11/70 લખનૌ કન્ટિન્યુ. જો આપ તો કરતે હે, મેને યે કિયા, મેને યે કિયા, મેને ખાના ખાયા, મેને પાણી પિયા, નિંદ લિયા. હેલો રે કરતે હે જી હા. જબ તક કરતા ભાવ હૈ તબ તક વિતરાગ નહીં હો સકતા. જ્યાં સુધી કરતા ભાવ છે ત્યાં સુધી વિતરાગ નહીં રહી શકાય. કર્મ બંધતા હે, કરતા કે આધાર એ કર્મ હૈ. કર્મ બંધન નું કારણ છે. કરતા કરતા ક્યુ હૈ? કરતા પોતે નહીં હૈ, ભોજન કરતા કરતા કરતા હૈ નહીં. કોઈ વાત નહીં, કોઈ ચીજ ના કોઈ આદમી કરતા હૈ નહીં, વો ઇગોઇઝમ કરતા હૈ. ક્યાં કરતા હૈ? અહંકાર જો હૈ વહી તો કરતા અહંકાર હિ હૈ કે આપણે આપણે લીધે સમજતા કે મેં કિયા. યે ખ્યાલ જો હૈ વિતરાગ નહીં માનતે હૈ, વહી બંધન કા કારક હૈ. એસે ચલ રહે હૈ, દુનિયા ચલ રહી હૈ, સારી ઇગોઇઝમ કરતા હૈ. હમને હૈ કિયા, હમને લડકા શાદી કિયા. બાત કરને મેં આદમી પર હરકત નહીં હૈ, બાત તો કરના ચાહિયે. હમને લડકે કી શાદી કિયા, મગર ઇગોઇઝમ કરતા હૈ. હમને કિયા, હમને કિયા હૈ જો યે ભાવ યે મનુષ્ય કે અંદર નહીં રહેના ચાહિયે. કર્તૃત્વ કા અભિમાન નહીં રહેના ચાહિયે. રવિન્દ્ર કે થે? રવિન્દ્ર આપ રવિન્દ્ર હૈ, ગલત બાત નહીં હૈ. સચ્ચી સચ્ચી બાત રિલેટિવ સત્તા હૈ. કેસા હૈ? રિલેટિવ સત્તા હૈ. રિલેટિવ નોટ રિયલ. રિયલ મેં સચ્ચા નહીં, રિલેટિવ મેં સચ્ચા. પણ યે આપ રિયલ હૈ. જબ રિયલિટી હૈ તો ફિર ઉસમે રિલેશન કા સવાલ હી નહીં પૈદા હોતા. વો હોતા હૈ ને, રિલેટિવ ભી હોતા હૈ ને, રિયલ ભી હોતા હૈ. રિલેટિવ સાપેક્ષ હૈ, રિલેટિવ હૈ, રિલેટિવ રિયલ હૈ. રિલેટિવ સાપેક્ષ હૈ, સાપેક્ષ. ઓર રિયલ નિરપેક્ષ હૈ, નિરપેક્ષ. આ ના તો આપ કે ખુદ નિરપેક્ષ હૈ ઓર બોલતા હૈ મેં રવિન્દ્ર, ફિર રિલેટિવ હો ગયા. વિથ ઓલ ધીસ રિલેટિવ ઓર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આપ દેખતા ને સભી ટેમ્પરરી હૈ, ટેમ્પરરી. આત્મા કોઈ જગ્યા પર દેખા આપને? કઈ નહીં, કઈ નહીં દિખાઈ. ચેતન દેખા? કઈ નહીં દિખાઈ પડતા, કઈ દિખાઈ નહીં પડતા. ક્યાં દેખા હૈ? દર્દ દેખતા ને? બસ સ્થૂલ રૂપ મેં, સ્થૂલ રૂપ મેં સારા દ્રશ્ય દિખલાઈ પડતા હૈ. સ્થૂલ રૂપ મેં સારા દ્રશ્ય દિખલાઈ પડતા હૈ, સ્થૂલ રૂપ મેં દિખલાઈ પડતા હૈ. મગર સૂક્ષ્મ ભી જડ હૈ. મગર ચેતન એસા જડ નહીં, એસા જડ નહીં. જી ચાવી દી હેલા उसका सर्कुलेशन भी होता रहता है. सर्कुलेशन का मायना क्या है? सर्कुलेशन मतलब जैसे चैतन्य संचरित, जिसको कहते संचारण, चलता फिरता. जैसे कि हर एक जगह जब उड़ रहा है, अणोरणीयान महतो महियान जता है. लोग कहते हैं आत्मा लोग कि वो चैतन्य शक्ति जो निरपेक्ष तत्व है वो अणु से भी छोटा है और महान से भी महान है. अणोरणीयान महतो महियान, જો અણુ સે ભી છોટા હૈ ઓર મહાન સે ભી મહાન હૈ, જિસકે માને કે વો સભી સ્થાનો મેં અપના અસ્તિત્વ રખતા હૈ. એ કહે છે કે ચૈતન્ય જે છે એ અણુ અણુ થી નાનું છે અને વિરાટ પણ છે. હા, અને એ બધી બધી જગ્યામાં વ્યાપ્ત છે. એસા નહીં, ચૈતન્ય કા સ્વભાવ વ્યાપ્ત છે. ચૈતન્ય કા સ્વભાવ વ્યાપ્ત. હા, પણ સ્વાભાવિક ચૈતન્ય ઇધર રહેતા હૈ નહીં દુનિયામાં. આપ સમજ ને જી, વો ચૈતન્ય જે દુનિયામાં હૈ વો વિશેષ ભાવી હૈ. ક્યા હૈ? વિશેષ હૈ, પ્રભાવી. સ્વભાવી ભાવી નહીં, સ્વભાવ ભાવી જો હોય તથા દુનિયામાં પ્રસર જાતા હૈ ઉસકા લાઈક. આપ સમજ જી, એ શું કહે છે? એટલે એ બધે ઠેકાણે ચૈતન્ય બધે ઠેકાણે વ્યાપ્ત છે, કારણ કે અણુમાં અણુ વ્યાપ્ત પણ હબી હોતા હૈ કોક દફે હજારો લાખો સાલ માં એક દફે એક ઘંટા વ્યાપ્ત નથી. કોઈ ઇધર છે ભગવાન તરફ ગયા મોક્ષ જાતી વખતે સંપૂર્ણ વ્યાપ્ત થઈ જાય. હર રોજ કે લીએ નહીં હૈ કિસી સમય વિશેષ કે સમય વિશેષ કે સબકે લીએ તો આત્મા આવરણ મેં હૈ સબ આવરણ હમ જ્ઞાની પુરુષે બધા વ્યાપ્ત નહીં સાધન હમરી વ્યાપ્તિ હૈ હમ હરેક ચીજ દેખ સકતા હમરે પુસ્તક કી જરૂર નહીં હમ દેખ કે બોલતા હૈ. આત્મદ્રષ્ટિ જો હૈ વો બહારી કિસી આવરણ કે દેખને કી આવશ્યકતા નહીં. આત્મદ્રષ્ટિ જબ હો જાયેગી તો સબ ચીજ એક સ્થાન પર બેઠે બેઠે ભી મનુષ્ય દેખ સકતા હૈ. એટલે કહે છે કે આત્મદ્રષ્ટિ જો થઈ જાય તો એક સ્થળ ઉપર માણસ બેસીને બધી વસ્તુઓ જોઈ શકે. દિવ્ય ચક્ષુ દિયા હૈ હમ લોગ દેખ સકતે હૈ આપને આત્મા દેખ સકતે હૈ આપકો આપકા આત્મા દેખ સકતા હૈ બચ્ચા દેખ સકતા હૈ આપકા આત્મા ગધે કા બચ્ચા કુત્તે કા આપકા આત્મા દેખ સકતા હૈ ચાર કા આપકા દેખ સકતા હૈ. જબ વો શક્તિ હૈ તો સાધના હૈ વર્લ્ડ મેં વર્લ્ડ મેં ઇલેવન્થ આશ્ચર્ય હૈ જીવી દ્રષ્ટિ કા પ્રાપ્ત હો જાના તો બહુ બડે હરી બાત પહેલે કી હૈ વહી હા લેકિન ઉપલબ્ધિ જિસકો હો ગઈ હૈ વો ત્રિકા હી એક હી બાત રહેતી હૈ મગર લોકો કો સમજ નહીં પડતા હૈ ફિર કાટ કટ જાતી હૈ વો આવરણશીલ હૈ ઇસલિયે નહીં સમજ આતા. એ કહે છે કે બધું આવરણ છે એટલે સમજમાં નહીં આવતું. આવરણમાં નહીં દેખાતા અંધા હો જાતા આવરણ. હમારે ઇસીલિયે વો વેદ મેં એક શબ્દ આયા હૈ કે હિરણમયન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ. એ જો સત્ય હૈ સત્ય સ્વરૂપ જો દિવ્ય શક્તિ હૈ વો ચમકીલે આવરણ સે ઢકા હુઆ ઉસ ચમકીલે આવરણ સે હાર કરકે ઉસકે અંદર જો પ્રવેશ કર જાયેગા ઉસકો આસક્તિ યોગ વાલા કો ક્યા હોતા હૈ કે પાપ કર્મ બન જાતા હૈ. ક્યા બતા હૈ પાપ કર્મ. પાપ કરના કા ચાર હોતા હૈ પાપ કર્મ. ક્યા હોતા હૈ ચાર હો જાતા હૈ ચાર્જ હોતા હૈ ચાર્જ જૈસે ઇલેક્ટ્રિક ચાર્જ હોતા હૈ જૈસે બેટરી ચાર્જ બેટરી ચાર્જ જૈસા ઉસકો પાપ કર્મ ચાર્જ હોતા હૈ વો અનાસક્ત વાલા કો પુણ્ય કર્મ કા ચાર્જ હોતા હૈ. આપ સમજે જી મગર કર્મ હી ચાર્જ હોતા હૈ. હા કર્મ હી ચાર્જ. આ એકો કર્મ હી ચાર્જ ખાલી ડિસ્ચાર્જ નહીં હો રહે તો ઇસકે માને યે હુએ કે કર્મ સે ઉપર જબ જ્ઞાન કી સ્થિતિ મેં દિવ્ય શક્તિ જાગૃત હો જાતી હૈ તો વહાં કર્મ કા કોઈ બંધન નહીં હૈ. કોઈ કર્મ અભી હમકો કર્મ સ્પર્શ નહીં કરતા હૈ. સ્પર્શ નહીં કરે વો તો જબ જ્ઞાન દ્રષ્ટિ હો ગઈ તો અપને આપ સબ હો રહા હૈ જો કુછ હો રહા હૈ કોઈ કરતા નહીં હૈ કુછ નહીં. યે ઉન્હોને બતાયા ના સબસે પહેલે આપ તો ભી અગર સમજ મેં આ ગયા હોગા ભગવાન ચલાતા હૈ બોલતે કભી બુરા હુઆ તો બોલેંગે કે ભગવાન કરતા હૈ અચ્છા હુઆ તો ખુદ હી ગર્વ લે લેગા કે મેને કિયા હૈ. ઓર હકીકત મેં જ્ઞાનીઓ કી દ્રષ્ટિ મેં તો ભગવાન ભી નહીં કરતા કુછ નહીં કરતા ઈશ્વર કુછ નહીં કરતા વહી સત્ય સત્ય હૈ. ઇતના ગહન તત્વ જો હૈ वो भी सब एक जगह लिखा हुआ है, बाकी के वेदों पढ़ते पढ़ते पढ़ते लाख में दम भी आ जाए तो भी इतना छोटा सा लेकिन बेसिक सत्य है और बहुत बड़ा सत्य है, उससे तो आपको अकत्ता कुछ प्राप्त हो सकता है। उसी से कहा एक अच्छे एक उपनिषद में पण कहू छे, उपनिषद में पण कहू छे कि ईश्वर करता नहीं कहते, उससे जो करता होता नहीं तो उसको भी कर्म लगता है, उसको भी कर्म होने लगता है। बिल्कुल ठीक है, यही इसी निष्कर्ष पर से हमको आज अब वो आज वो चीज़ सा स्पष्ट हो गई आपके माध्यम से, जो हमारे हृदय में एक प्रश्न चलता रहता था। मैं अक्सर हमारे हृदय में आ प्रश्न बहुत चलतो थो, तो चल ही रहा है शरीर के आ ईश्वर करता केनो, आपने आपने बोला थी तो स्पष्ट थी कि मारे तो उसमें ये चीज आई है कि ईश्वर भी स्वतः कुछ नहीं करता, ईश्वर तो कुछ नहीं करता, भगवान निद्रा। और आपके श्री मुखारविंद से वो चीज़ स्पष्टीकरण में आ गई कि हमारा बहुत बड़ा सौभाग्य है, ऐसे महापुरुषों का दर्शन बहुत बड़े भाग्य से ही उपलब्ध होता है। ये लौकिक भाषा में है वैसे तो, और बड़े बड़े महात्मा लोग हमारे साथ बात करने को आता है, उसको उसकी बिलीफ में टूटता नहीं, समझे नहीं महाराज जी, वो सब वैदिक परंपराओं के अंदर डूबे। फिर इसको क्या पूछता हूँ, त्रिगुणात्मक मानो मानो के भगवान ने सबे बनाया जी, तो भगवान को किसने बनाया, तो दिल बंद हो जाता है। एक बात कहूँ, लॉजिकल है, लॉजिकल है, जो भगवान बनाने वाला है तो उसको भी बनाने वाला चाहिए, इसको भी बनाने वाला चाहिए, वो लॉजिक है, वो लॉजिक है, सब बंद हो जाता है। बनाया नहीं उसने भी, हराई को आरोपित करता है, वो भी आरोप है, आरोप इससे खाना नहीं मिलता नहीं इतना सब, इससे दुख है ना, इसी से भगवान है तो भगवान है, वितराग कृष्ण भगवान ने कहू ना वितराग निर्भयता, भगवान ने इसीलिए अभयम तत्व संशोधित ज्ञान योग व्यवस्थित ही दैवी गुणों में भगवान कृष्ण ने कहा है, सबसे पहला गुण जो है निर्भयता का होना चाहिए, जो वीतराग भावना से संपन्न होगा वही निर्भय हो सकता है, जहाँ निर्भयता है जहाँ वीतरागिता है वहीं पर अन्य दैवी गुणों का भी विकास होगा। और सामान्य जगत के नीचे सभी कह अपने कुछ भी कहते रहे, हमारे यहाँ देखिए लखनऊ में विक्टोरिया पार्क है, itself God has not puzzled this world at all, जो भगवान ने पजल किया होता है तो पकड़ी मंगाना है और सी आई बी को पकड़ ये करना पड़ता है, सीबीआई को भेज के पकड़ लेना, जैसा जेल में गाल दिया था ना उसको इसकी भी जेल में गाल दिया, उसने पजल किया नहीं काय को आरोपी करता है, भगवान है भगवान देखा है भगवान। आप पूछो ऐसे ऐसी स्थिति कैसे प्राप्त हो सकती है, यही सब लेके बैठे आप क्यों ले जाते हो महाराज जी, अब ऐसी कंडीशन में ऐसी स्थिति में कैसे उपलब्ध किया जा सकता है कि इस स्थिति को प्राप्त कर ले, मानो ये कैसे कि आज आप स्थिति बताओ तो ये स्थिति प्राप्त कैसे रीते थी सके, हमने मने बताओ, हम बताएगा फिर आप कैसा करेगा, आपका जैसा निर्देश होगा जैसा आपका डायरेक्शन होगा, आपने जो मार्गदर्शन से वो करीश कैसे, आपको कोई गाली दे तो अभी क्या होता है आपको इफेक्ट, महाराज जी कुछ असर थोड़ा सा आता है लेकिन विशेष मैं उस पर अपने मन को बिगाड़ता नहीं, असर तो आता है, असर सामान्य पहले ज्यादा आता था, सामान्य और छोटा पहले बहुत आता तो पर हवे वो असर ओछी थई गई छे, और कोई गजरा काट ले तो क्या होता है, खीसा काट ले कोई तो उस थोड़ा सा मन के अंदर ख्याल आता है चला गया, लेकिन उस पर हमको खेद या दुख कोई कुछ क्लेश नहीं होता, थोड़ा ख्याल आए के जता रहा पति खेद के दुख केवते न थतु, कभी चिंता होती है कोई उस पे चले जाने की कोई चिंता, आने की भी कोई खुशी नहीं, संसार में कोई चिंता कुछ होगी ना, चिंता तो संसार की चिंता में कोई मैंने आपसे बताया व्यक्तिगत सुख की दृष्टि से व्यक्तिगत सुख की दृष्टि से हमको किसी प्रकार की कोई चिंता नहीं। क्या बिजनेस करता है, सर्विस करता? माना जी मैं बिजनेस करता हूँ। बिजनेस क्या बिजनेस करता? ये चाय का बिजनेस है और कोयले का बिजनेस। चानू और कोलसा बिजनेस करे थे। लाश हो जाता है, तमाम बहुत लाश हो जाता है, लेकिन हमारे ऊपर और कोलसा का चा ये सिंपल ये सॉफ्ट हार्ड स्लेक। हाँ भाई, तो आपको टाइम मिलता है? नहीं, जरूर मिलता है। अगर न मिल, ये कलयुग ही इधर कहा जा रहा है। अब तो कलयुग चले थे में, तो आदमी सचिव माँ बता तो कर सकता है, कलयुग नहीं कर सकता। नहीं कर सकता, समझ गए? नहीं तो सब बोलता था हम करेगा, फिर क्या करेगा? तो हमें हम भगवान की कृपा उतार देता है। लेकिन आपका आशीर्वाद हमको मिलना चाहिए। हम आपका निजुग का सत्युग का ये प्रश्न जो है आपने क्या बताते हैं कि आपने बताया कि मुझे कुछ मार्गदर्शन दीजिए, डायरेक्शन दीजिए, फिर उस तरह मैं करूँगा। तो दादाजी क्या बताते हैं कि ये कलयुग है, कलयुग में तो ऐसा है ना कि आपको बताए भी तो आप कर नहीं सकेंगे। सत्युग में तो क्या, आपको एक वर्ड दिया तो आप उस छोटा भी सारी जिंदगी चले जाएगी, लेकिन कलयुग में इतना स्ट्रांगनेस नहीं रहता है। तो उससे उसके बदले मैं क्या करता हूँ, कैसा हाथ रख के ही सबको कर देता हूँ, आपको करने की भी फिक्र नहीं, जरूरत भी नहीं, वेरी शॉर्ट कट। वो सब लोग कर्म करता है, आप देखेंगे वो करता है, उनकी बिलीफ माँ नहीं है मैं करता हूँ। आप है ना, उसको चार्ज नहीं होता है, डिस्चार्ज हो रहे हैं। वो आगे का जो चार्ज हुआ है वो डिस्चार्ज होता है, और आपको डिस्चार्ज भी होता है, चार्ज भी हो रहा है। लेकिन हम ये, आप ये हमें बताइए, हम डिस्चार्ज के निकट में पहुंच रहे हैं कि नहीं? जहाँ पे बताओ, मैंने कहो कि हूँ तो खाली डिस्चार्ज नहीं पास नजीक जा रहे हो कि नहीं? हूँ डिस्चार्ज नहीं नजीक जा रहे हो कि नहीं? डिस्चार्ज में डिस्चार्ज में आप कुछ कर सकते नहीं, आपके हाथ में नहीं, हमारा भी हाथ में है डिस्चार्ज, और चार्ज आपको हटता नहीं, तो फिर आप क्या करेगा? चार्ज हटता तो है मेरा, चार्ज हटता कैसे नहीं? आपको तो जैसा प्रकृति चलाता है ना ऐसा चलता है, कैसा चलता है? प्रकृति जैसा चलाता है वैसा चलता है। हाँ, कृष्ण भगवान ने बोला है जाना होगा, सिर्फ त्रिगुणा तो प्रकृति त्रिगुणा जैसा चलाता है, सब दुनिया भर मशीन की माफक चल रही है, आपका खुद का पुरुषार्थ नहीं है। वो त्रिगुणात्मक लौकिक में बोलता है कि पुरुषार्थ किया, मगर अलौकिक में पुरुषार्थ तो नहीं बोला जाता। जी हाँ, वो तो ठीक है, अलौकिक में पुरुषार्थ आत्मज्ञान होया बात होता है, मैं आत्मा हूँ ऐसा आपको अनुभव होना चाहिए, बात अलौकिक पुरुषार्थ का होगा। आप सुनो, उसको अलौकिक पुरुषार्थ है सब लोग। तो हमको महाराज जी उस श्रेणी में लाने के लिए आप कोई न कोई डायरेक्शन हमको दीजिए, हम चलेंगे उसके अनुसार, ऐसी बात नहीं। जो मैंने एक स्टेज पर जवाब ले जवा माटे, आप कहीं ना कहीं मैंने डायरेक्शन आपको करिए, आप जो करेगा नहीं इसमें नहीं फायदा मिलेगा। तो हमारे पास एक दो दिन आओगे, तुमको बता देगा सर, ठीक है, हम अवश्य आएंगे। बॉम्बे में जो आपने एड्रेस दिया है उस एड्रेस पर, हाँ वही एड्रेस बहन ने दिया है ना जी, वो एड्रेस पर आप जब आएंगे तो बता देंगे, और दादाजी का कुछ ऐसा आशीर्वाद हो गया तो आपका काम हो जाएगा। हम अवश्य आएंगे। बड़े से कभी बिजनेस बॉम्बे माटे बिजनेस माटे मैं कभी अभी बॉम्बे नहीं गया, अभी नहीं बॉम्बे नहीं गया कभी, नहीं बॉम्बे में जाने वाले हैं। हाँ विचार, उसका नाम नहीं बताऊ आपको, इसका नाम शुद्ध आत्मा है। क्या है? शुद्ध आत्मा, इधर कभी डाक होता नहीं, कच्ची कुछ भी निर्लेप आत्मा है। कैसा है? निर्लेप असंग है, असंग इसका शुद्ध आत्मा है। तो आप इधर दर्शन करना गए शुद्ध आत्मा भगवान, તો બાર દેરાસર મંદિર માં જવાનો તો દર્શન કર ના, મગર વ્યવહાર છે, વ્યવહાર સચ્ચી વાત એ શંકરાચાર્ય લિખ્યા મહારાજ, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, નિરંજન અતંગ શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, એવું શંકરાચાર્ય શંકરાચાર્ય કહ્યું છે કે શુદ્ધ છે, નિરંજન છે, બુદ્ધ છે, શંકરાચાર્ય કહ્યું છે. હા, શુદ્ધોથી બુદ્ધોથી નિરંજનોથી સંસાર માયા પરિવર્જિતોથી. સંસાર માયા પરિવર્જન ક્યાં હૈ? ત્રિગુણાત્મક થી અલગ હો જાય, ત્રિગુણ સે અલગ કે અલગ હૈ. વર્લ્ડ ભી સત્ય હૈ, વર્લ્ડ હૈ રિલેટિવ સત્ય હૈ, ઓર આત્મા રિયલ સત્ય હૈ. આપ સમજા ના? દાદા ભગવાન કભી દેખા થા જી? દાદા ભગવાન કભી આપણે દેખા? હા, નહીં દેખ રહા હું ભગવત કૃપા સે આપ કે આશીર્વાદ. એ દાદા ભગવાન નહીં હૈ, વો ઠીક હૈ, લેકિન હમને તો દાદા ભગવાન, વો તો પટેલ, એમ પટેલ હૈ. આપ સમજો ને, વો જો દિખાતા હૈ વો એમ પટેલ હૈ, ઓર જો બાત કરતા હૈ આપકી સાથ વો ઓરિજિનલ ટેપ રેકર્ડ હૈ. ક્યા હૈ? ટેપ રેકર્ડ, ઓરિજિનલ, ઓરિજિનલ. સમજો, ઇસે આગળ ઓરિજિનલ નહીં હૈ, વો ઓરિજિનલ ટેપ રેકર્ડ. ઇસે કિતની ભી ટેપ રેકર્ડ નિકાલો નિકલ કરતી હૈ. આ સમજે, મગર ટેપ રેકર્ડ બાત કરતા હૈ આપકી સાથ. ઓર અંદર ભગવાન, દાદા ભગવાન, જૌ દુખા ના થે. આપ સમજા ગયા? કેસા હૈ વો? ચૌદ લોક હૈ, જો તીન લોક બોલતા હૈ, કેટલા ચૌદ લોક બોલતા હૈ. યે તીન લોક ઓર ચૌદ લોક કા જો ડિફરન્સ હૈ, અધોલોક પાતાળ બોલતા હૈ, પાતાળ લોક બોલતા હૈ ને, અધોલોક હૈ. ઉર્ધ્વ લોક હૈ ઉપર આકાશ, અરે મધ્ય લોક હૈ. ઇસકા ચૌદ ભાગ હૈ, ચૌદ ભાગ હૈ. સાત ભાગ પાતાળ કા હૈ, ક્યા હૈ? સાત ભાગ પાતાળ કા હૈ. હા, સાત પાતાળ. હા, સપ્ત પાતાળ બતાયા જાતા હૈ, સાત પાતાળ હૈ. ઓર આઠમા મધ્ય લોક હૈ જી, આઠમા મધ્ય લોક, મધ્ય લોક. ઓર અપને સે ઉપર છ લોક. તીન લોક હી કા વિસ્તાર ચૌદ લોકો મે હૈ, ચૌદ લોક કા. ઓ ચૌદ લોક કા ભગવાન વો અંદર બેઠા હૈ. જો કુછ જાને કા સબ ચીજ મિલતી હૈ, તો સાસ્તે મે નહીં મિલેગી. આપ સમજે, ક્યુંકિ શાસ્ત્ર તો ચાર વેર ઇટસેલ્ફ બોલતા હૈ, ધીસ ઇઝ નોટ ડેથ. તો ક્યા બોલતા હૈ? મૃત્યુ નહીં. This is not that. Neti, neti hota hai na. અરે વો એસા નહીં, એસા નહીં હૈ. ઉસકે તો સહી નહીં બતા પાતા હૈ. આત્મા એસા નહીં હૈ. એસા નહીં, એસા એસા બતાતા હૈ. એસા નહીં. તો મેં વર્ણન આતા હૂં, ઉસકે શુરુઆત મેં બતા હી નહીં સકા મેં. તો ક્યા બોલતા હૈ કે આત્મા કો જાનને કે લિયે ક્યા કરના? તાકે ગો ટુ જ્ઞાની, ક્યુંકિ આત્મા નિશબ્દ હૈ. ક્યા હૈ? નિશબ્દ. અરે વક્તવ્ય હૈ, અવર્ણનીય હૈ, વો ટુ જ્ઞાની, કે જો ચાર વેદ કે ઉપર હૈ, એસા જ્ઞાની કી બાત. જ્યા ઉપર સમજે, વેદ મેં આત્મા નહીં. વેદ તો લૌકિક હી ડાયરી મેં ઘૂમ રહા હૈ. વેદ તો લૌકિક ડાયરી માં ઘૂમે છે. હા, લૌકિક ચલાને કે લીએ વો વેદ સાયન્સ હૈ, વિજ્ઞાન હૈ, ઓર સચ્ચા વિજ્ઞાન, બહુ સચ્ચા. મગર જો આત્મા જાનને કા હો તો ઇસમે હૈ નહીં. વો બોલતા હૈ કે ના ઇતી ના ઇતી ના ઇતી કહેતા હૈ હર જગ્યા હે આ વેદ બનવા ગયા હતા મેં જા રહા થા યે શ્રેય બહેન જી આપકો હૈ આપને આપકા પરિચય દિયા હૈ મિલ ગયા બડી પ્રસન્નતા હુઈ ઓર આશીર્વાદ હો કે અબ મેં આપકી સેવા મેં બીજી સમય દિસંબર કે બાદ આઈ ઇધર હા 12 દિસંબર કે પીછે આખી દુનિયા હમરે પીછે થી ફર સચ્ચા આદમી કો રિઝર્વેશન નહીં મિલેગા નહીં આપ સમજ આ ગયા જી હા વો આપ સચ્ચા આદમી હૈ વો સબ લકડો વાળા ફસ્ટ શહેર ઇધર આપકો બેઠના નહીં દેગા નહીં દેગા કે કોઈ શક્તિ એટલે હમ સિગરેટ રખા હૈ સબ નહીં નહીં સિગરેટ પે નહીં ચાહીએ સાહેબ વો નહીં રહે નહીં તો આખી દુનિયા કે લીએ હૈ વો વર્લ્ડ કા લાઇટ હૈ વર્લ્ડ કી ઓબ્ઝર્વેટરી હૈ ક્યા હૈ લાઇટ હૈ સાહેબ પૂરે વિશ્વ કી ઓબ્ઝર્વેટરી બસ બહુ થઈ ગયા અચ્છા તો હમકો કે રહ્યા હમકો બાત હૈ દૂસરી બાત નહીં આ સમજે ને World is the puzzle itself, itself puzzle ho raha hai. Humne dekha hai kaisa puzzle ho raha hai. Wo puzzle lagna nahi hai, vidyan karta hai. Aur looking mein kya janta hai, log hunda janta hai. Ha? Krodh, maan, maya, log. Kitni nabai nahi hai? Nabai nahi? Ji haan. वो सब क्रोध मान मोह माया जो है वो नबले है ने निर्बलता है निर्बलता है बिल्कुल पूर्ण देखो नहीं तो निर्बलता नहीं वितराग को महाराज जी स्थित प्रज्ञ भी कह सकते हैं वितराग को स्थित प्रज्ञ कह सकते हैं नहीं स्थित प्रज्ञ डाउन स्टेज बहुत तीन स्थित प्रज्ञ से तो जनक राजा बहुत ऊंचा था જનક રાજા બહુ જ ઉતર જનક રાજા છે મગર તો ભી ચિત્ત પ્રજ્ઞ ભી નહીં હૈ કતના ડાઉન ગયા હૈ જી આપણે મોહ કા સામ્રાજ્ય હો રહા હૈ મોહ કા સામ્રાજ્ય તો હૈ મોહ મે હી કર્તૃત્વ સમાયા હુઆ હૈ ઓર ઇધર જો લૌકિક સમાધિ હોતા ને એ સમાધિ ભી લૌકિક હૈ અલૌકિક સમાધિ જગત દેખી નહીં હવે આપકે સાથ બાત કરતા હૈ નહીં અલૌકિક સમાધિ માં રહે કે બોલતા હૈ वहाँ कोई इसका बात करने का कोई प्रश्न ही नहीं वहाँ तो एक दृष्टि हो गई अलौकिक समाधि में तो एक जो लौकिक समाधि आप जो आप मानते हैं ना हाँ योगी लोग बैठते हैं ना वो समाधि और दूसरी समाधि की जो बात नहीं वो अलग बात वो और चीज वो समाधि जागृति पूर्वक नहीं है नहीं है नहीं वो नींद है एक प्रकार की निद्रा है निद्रा है और सच्ची समाधि बिल्कुल जागृति पूर्वक होनी चाहिए 100% જાગૃતિ પૂર્વક હોય ને અંદર બહાર સબ બેકાર હો જતા હૈ જબ બોલતા હૈ કે સમાધિ હો ગઈ નિર્વિકલ્પ હો ગઈ એની બાત કોટી હૈ બે કોટી હૈ જી કોટી લૌકિક બાત હૈ કોટી પૂરા જાગૃત હોના ચાહીએ બોડી મેં ભી જાગૃત હોના હૈ અપને ખુદ મેં ભી જાગૃત હોના ચાહીએ આદિ વ્યાધિ ઉપાધિ હોવે ઇસમે સ્પર્શ નહીં કરે ઇસમે સમાધિ રહે વો સમાધિ સચ્ચી जहाँ ये सभी चीजें जो है उससे अलग हो जाए नहीं। दादाजी ये कह रहे हैं कि आदि हो, व्याधि हो, उपाधि हो, तीनों भी हो, फिर भी वो असर न करे, आप असर न करे, वो अलग समाधि समाधि इन सब चीजों का जहाँ स्पर्श न हो वो सब हो जागृत अवस्था। संसार में तो वही तीनों होता ही है, तो रहने भी रहने के भी वो समाधि में हो जाता है, वो आदि व्याधि उपाधि तीनों ताप है, ताप समझ गया नहीं, वो तीनों ताप होवे जितना समाधि रहे वो सच्चा समाधि, आसान इससे भाग जावे समाधि इसे होती नहीं, इसके ताप में ही रहना चाहिए। सत्संग करने वाले तमाम आते हैं, सब मिलते हैं, लेकिन जिस शांति के साथ में, जिस समाधान के साथ में आपके माध्यम से हमको कुछ चीज़ें मिली हैं, तो ये बड़े बड़े साधु सब ऐसे महाधीश आते हैं, जो इस भी साधु को भी शांता नंदी मिलती, उनका यहाँ चल रहा है 20 तारीख से आने वाले हैं, बड़े बड़े प्रवचन गीता के ऊपर, उपनिषद के ऊपर, वेदों के ऊपर, सब लौते कोई शांति से बैठ कर कुछ पूछना जाँचना चाहें तो ऐसा भ्रमात्मक वातावरण वो बना देते हैं। आप से हम लोग इसलिए जाते हैं, मैं व्यक्तिगत रूप में, ये तो आपकी बहन जी की प्रेरणा है, रूप संतों का जो होता है वो छूटता नहीं देते, पहचानने वाले फौरन पहचान, और जो आजकल लौकिक धर्म को लेकर के धर्म के पीछे भाग रहे हैं, कहाँ तक पढ़े लाभ महाराज जी, मैट्रिक तक साधु आचार्य सब ओपन आई से निंद करता है, क्या करता है वो बाहरी दृष्टि से देखता रहता है, ओपन आई आँख खुल ली लेकिन नींद में, हाँ लेकिन नींद में, नींद में जब नींद में तब नींद वो में। तो यस्याम जागृति भूतानि तस्याम जागृति संयमी, भगवान ने कहा है कि सारा संसार जब सोता है तो वीतरागी जागता है, वीतरागी तो हमेशा ही जागता है लेकिन लौकिक दृष्टि में वीतरागी जागता है, ये श्याम जागृत भूतानी श्याम तो ये सब चीजें जो भगवान ने कही हैं, तो उसका साधन और वो स्थिति जिसके पास में है वही तो भगवत स्वरूप है, वही तो भगवत स्वरूप माना जाएगा, भगवान में और भक्त में फिर क्या अंतर है, वो दोनों एक होगा, वो फॉरिन वाला तो अगर ये अवेयरनेस भी नहीं है, अपने यहाँ तो अवेयरनेस है, अवेयरनेस है, आप जी हाँ अवेयरनेस अवेयर तो होता है ना, लिखा है अवेयर ऑफ फेस, वो अवेयर से आगा है आगे हमने इंग्लिश को एटलो खास ज्ञान न दी, और अलर्टनेस किसको बोला जाता है, ये जो एकांगी होता है जागृति, क्या एकांगी जागृति, हाँ जिधर जिधर इसका धंधा है वहाँ ही जागृति, दूसरी जगह पे नहीं, और जागृति 360 डिग्री सब जगह लागरी पे होना चाहिए, 360 डिग्री 360 डिग्री सब डिग्री पे होना चाहिए, इसको जागृति बुलाया, तो ये अलर्टनेस से हमने आगे क्या बोलता है एग्जैक्टनेस, क्या बोलता है एग्जैक्टनेस, एग्जैक्ट बने वास्तविक जागृति, हमको आज क्या कौन सी तारीख है हमको मालूम नहीं, कौन सा दिवस है हमको उनको भी मालूम नहीं, जय सच्चिदानंद, तो जानता है वो लकी जानता है और इसका कैप चढ़ता है, लौकिक का क्या होता है कैप हम स्वयं भाव हो जाता है, अपने कर्तापन का भाव हो जाता है, हाँ कैफ जिसके जो अमल करते हैं ना दारू का, किसको कैफ आ जाता है ना, नशा नशा आ जाता है, नशा करने पन करना और जानने का नशा, मैं क्या हम जानता हमें क्या जानता, अहंकार का नशा होता है, तो जानने वाले को ठोकर नहीं लगती और आपको कितनी ठोकर लगती है, आप समझ में आया जी, जाने वाला को खुद होता है नहीं, वो खुद ही भगवान है, खुद ही भगवान है, बिल्कुल કોઈ માલુમ નહીં, નહીં તો ખુદ ઈ ભગવાન હે. ફોટા માં કોઈ ફોટા જઈતા આપો તો કાઢી લેતા. પૂર્ણ રૂપ થી તન્મય થઈ જવું તે એની દીધે અમારી સાથે મેદી જાય તો રોજ આવે ને. પૂર્ણ રૂપ છે મારા બહાર કામ હોતા હે સમજે ને. इसके लिए मैं बोलता हूँ ये फोटो खूब निधि जान हो जाएगा कि ये फोटो के और दूसरा दो है आपको निधि जान के लिए मोक्ष में जाने के लिए सब वही आप वही आप आपकी संज्ञा तो इसकी वाणी की पैसा नहीं हो सकता है. नहीं वो सभी पुस्तक मफत ही देता है सब जी है. और छपाने वाला पोस्ट भी पैसा ही देता है. मगर क्या शर्त करता है कि गुजराती में छपाओ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વદ રહેતમ. હવે મારી સ્મૃતિ મેં હૈ નહીં આપકા બોલું ક્યાં બોલ રહે આપ એ કહે છે મને ખ્યાલ નથી મારી સ્મૃતિમાં નથી. દેહાધ્યાસ ગલિતે વિજ્ઞાતે પરમાત્મની. દેહાધ્યાસ ગલિતે દેહાધ્યાસ કે નષ્ટ હો જાને યત્ર યત્ર મનોયાપિ તત્ર તત્ર સમાધે. જ્યાં મનો કી મન કી ગતિ જ્યાં જ્યાં જતા વહી પર સમાધિ ઉસકી હો જાતી હોને પર. ઓર વિજ્ઞાતે પરમાત્મા ને પરમાત્મા જાન લિયા આત્મજ્ઞાન હો જાતે પરમાત્મા યત્ર યત્ર મનો યાપિ તત્ર તત્ર સમાધિ. આજના દિન બહુ અચ્છા નિધિ જ્યાં મિલતી મિલતી પડને સે નહીં મિલતી હતી. જી હા એ તો તુજે યહાં વિશ્વ કી હમારે યહાં તો વિશ્વ કો અપના માન કરકે ચલા ગયા હૈ. વિશ્વ હી મેં જાગૃતિ કા પ્રભ જબ સ્વરૂપ હૈ તો એક હિન્દુસ્તાન હી થોડી ઉસકે લિયે નિર્ધારિત હૈ. સારા વિશ્વ હૈ સારા પ્રાણી માત્ર હૈ. વો પહેલી આત્મવાણી મેં હમને લિખા હૈ કિતાબ પ્રધાન લોગ સબકો હમ પૂછતા હૈ કે અભી તો ખરાબી હો ગયા અબ ક્યા હો જાયગા. મેં બોલતા કુછ ખરાબી હોઈ નહીં. નહીં કુછ નહીં વો જો હો રહા હૈ તબ ઠીક હો રહા હૈ આપકે. નહીં ક્રાંતિ હૈ. ક્રાંતિ હૈ પરિવર્તન હૈ. પરિવર્તન આપકો લગતા હૈ પર વો સમજ મેં નહીં આતા હૈ. યે પરિવર્તન યે ક્રાંતિ હૈ. બહોત અચ્છી ચીજ હો રહી હૈ. હમને બતાયા હૈ પુસ્તક મેં લિખા હૈ કે 2005 મેં વર્લ્ડ કા કેન્દ્ર હો ગયા હિન્દુસ્તાન વર્લ્ડ કા હો જાયગા. દાદાજી કા માનના હિન્દુસ્તાન વર્લ્ડ કા કેન્દ્ર હો જાયગા પાંચ મેં હો જાયગા સારા વર્લ્ડ કા. અભી અભી તો હો રહા હૈ. અભી હો રહા હૈ ગતિશીલ તો ઉસી દિશા મેં. યે તો અનુભૂતિ હોતી હૈ કે દરસલ ભારત વર્ષ કા ઉત્થાન જો હૈ વો આગે ચલ કરકે અપને પૂર્વ રૂપ મેં આયે. જો ઇસકી પૂર્વ રૂપ મેં પ્રાચીન કાલ મેં જો ઇસકી વો આને વાલા હૈ વો આયે. જીતની ભી અચ્છી કોને પેટે જન્મ્યો છે શર્માવરૂપ કરો છો નલાયકો સ્ત્રી અડી ને એનો વિષય હું તું ચક્કર છું કે સ્ત્રી ચક્કર છે કોનો એવું ઊંધું બાપ સ્ત્રીઓ બધો શું જોઈ દીધો બધો સ્ત્રીઓ દેવી જ એવી તમારી વાંખમાં જો બગાડ હોય તો જ એનામાં બગાડ અને એ વખતે બગાડવાળી એ હોય તો તમારી વાંખમાં એ તરફ દેખે પણ છે અમારે બધી જોઈએ, અમે બધી ઓળખું, આ બધી અને અમારે એક ક્યાંય વ્યક્તિને ઓળખું કે આ આવી છે આ વિશે. પણ અમને જોઈને થાય તને વૈરાગ આવ્યો ને આવ્યો પૃથ્વી પર વૈરાગ આવ્યો કેટલી વાર પાક રાખવા જો તક જ્ઞાની અંતે આવી હતી કેવા વૈરાગ આરામ આવું તો હતું શું ગઢેણા કરતા ગયા કેવું રૂપ હોય ઘરના ગણ ચિંતા કરી હોય ચિંતા એમાં જોવામાં મને ખ્યાલ આવે પણ એના બહાર દેખાવામાં નથી આવતું. ના પણ એમ પણ બહાર ઘેર એના આપણને બધા એમ લાગે કે કઈ જાતો થઈ ગયો લાગે છે. ફેરફાર થઈ ગયો લાગે, ઘણો બધો દેખાય છે, ઘણો ફેરફાર છે, ઘણો ફેરફાર થઈ ગયો એવું લાગે છે. કામ કાઢી નાખી છોકરા ઘણો બધો એ રાખી તારી હાલી રહી બધું કામ કાઢી તને નથી આવતું, તને ખુશ કરતા ના આવડે ને એને ખુશ કરતા આવડી, ખુશ કરતા આવડી જાય ને પછી પ્રતિક્રમણ કેવું હોય જણો કે હાલોત ના પોતે જે બન્યું એ બધું લખી નાખ્યું. પછી મેં તને કાગળ પાછો આવ્યો ને જે બન્યું એ બધું લખે, જે બન્યું હતા બધી બધું ચોખ્ખો થઈ જાય. પછી કાગળ મેં પાછળ બધું પાછો ના આપણું કેવા મૂક્યા એનું પોલ ગણું થઈ જાય અને પોલ છે નહીં ઘરના પોલ ને પોલ નહીં કહેતા શું બરોબર. મને આલોચના કર્યા પેલા ના પોલ ને પોલ કહેતા આલોચના પછી પોલ ને પોલ આલોચના પછી હા પેલા ના પોલ ના મારી હિસાબ આખું જગત જ પોલમ પોલ છે. તને ગમી વાત? બહુ ગમી. કયું હવે નથી ગમતી આ વાત એને દ્વારા કઈ પેલા વિચાર કરો ને એટલે હું અમે મારી નાખ્યા પછી મારી નાખ્યા પછી જીવવું એનું નામ જ મોક્ષ. કેવું જ્ઞાની પુરુષ શું કરે? મારી નાખે, મારી નાખે જીવતો પડે મોક્ષ. અને પછી તમે વિચાર કરો છો બધું હજી જીવતો છે આ તો મરેલા જીવો જીવન ઉતરે સમજવા આવી ગયું ને શું કરે વ્યવસ્થિત જ્ઞાન એવું આપ્યું છે. વ્યવસ્થિત જોખમદારી મારી છે ને વ્યવસ્થિત ચાલકારી જોખમદારી છે. તમને હું વ્યવસ્થિત રસ્તે દોરું કે જોખમદારી પણ દાદાની. કારણ કે દુનિયા એવી નથી કે તમે કોઈ પણ વસ્તુથી દોરો દોરનાર જોખમદાર છે, દોરાનાર જોખમદાર. શું કહ્યું? કેટલું જોખમ લાગ્યું વ્યવસ્થિત રસ્તા તોડે દોરું છું તે એક્ઝેક્ટ છે તેથી દોરું શું કહ્યું નહીં હું જોખમ લઉં એવું માણસ નથી હું ક્યાં જોખમ લઉં લોકો અમારી શોધખોળ છે એવી વ્યવસ્થિત માટે કહું છું વિચાર નહીં વિચાર નહીં વિચાર આત્માને ખોળે છે તું તો આત્મા થઈને પાછો પૂજગળ છો છો પેલો આત્મા ખોળે છે તે વિચાર કરતા કરતા કરતા કોકડાળો ઝીણું વિચારતા ઘીણા વિચારતા ઘીણા વિચારતા કોકડાળો કાલ ખાતે પણ તું તો થઈ ગયો આત્મા પાછું શું કે